रामायण किष्किंधा कांड 33मो सर्ग। लक्ष्मण किष्किंधापुरी की शोभा जोता जोता सुग्रीवना महल में प्रवेश करीने क्रोधपूर्वक धनुष्य टंकार करवो, भयभीत सुग्रीवे एमने शांत करवा तारा ने मोकलवी तथा ताराए समझावी मनावीने एमने अंतःपुर में लई आवा। अहीं गुफा में प्रवेश करवा माटे अंगदे प्रार्थना करवाथी शत्रुवीरोनो संहार करनारा लक्ष्मणे श्रीरामनी आज्ञा रीते किष्किंधा नामनी रमणीय गुफामां प्रवेश कर्यो। किष्किंधाना द्वार पर जे विशाळकाय महाबली वानरो हता ए बधा लक्ष्मणने जोईने हाथ जोड़ीने उभा थई गया। दशरथनंदन लक्ष्मणने क्रोधपूर्वक लांबो श्वास लेता जोईने ए बधा वानरो अत्यंत भयभीत थई गया हता। तेथी तेओ एमनी चारे बाजूथी घेरीने एमनी साथे साथे जई न शक्या। श्रीमान लक्ष्मणे दरवाजानी अंदर प्रवेश करीने जोयुं के किष्किंधापुरी एक बहु मोटी रमणीय गुफाना रूपमां वसेली छे। ए रत्नमयी पुरी विविध प्रकारना रत्नोथी भरीपूरी होवाना कारणे दिव्य शोभाथी संपन्न छे। त्याना वन उपवन फूलोथी सुशोभित देखाया। हर्म्य धनवानोनी अटारीओ, हर्म्य एटले धनवानोनी अटारीओ तथा प्रासाद एटले के देव मंदिरो अने राजभवनोथी ए नगरी अत्यंत भरचक देखाती हती। विविध प्रकारना रत्न एनी शोभामां वृद्धि करता हता। सघळी कामनाओने पूरी करनारा फळोथी युक्त खिलेला वृक्षोथी ए नगरी सुशोभित हती। त्यां दिव्य माळा अने दिव्य वस्त्र धारण करनारा परम सुंदर वानरो जेओ देवताओ अने गंधर्वोना पुत्रो अने इच्छानुसार रूप धारण करनारा हता। निवास करता रहीने એ નગરીની શોભા વધારતા હતા। ત્યાં ચંદન, અગર અને કમળની મનોહર સુગંધ છવાઈ રહી હતી। એ પુરીના લાંબા પહોળા માર્ગો પણ મેરેય એક પ્રકારનું માદક પીણું તથા મધુની સુગંધથી મહેકી રહ્યા હતા। એ નગરીમાં વિંધ્યાચલ અને મેરુ જેવા ઊંચા ઊંચા બહુમાળી મહેલો હતા। લક્ષ્મણે ગુફાની પાસે જ નિર્મળ જળથી ભરેલી પહાડી નદીઓ જોઈ। એમણે રાજમાર્ગ પર અંગદનું રમણીય ભવન જોયું। એ સિવાય ત્યાં મેંદ, દ્રવિદ, ગવઈ, ગવાક્ષ, ગજ, શરભ, વિદ્યુન્માલી, સંપાતી, સૂર્યાક્ષ, હનુમાન, વીરબાહુ, સુબાહુ, મહાત્મા નલ, કુમુદ, સુષેણ, તાર, જામવાન, દધિમુખ, નીલ, સુપાટલ અને સુનેત્ર એ બધા મહામનસ્વી વાનર શિરોમણીના પણ અત્યંત સુદૃઢ શ્રેષ્ઠ ભવન લક્ષ્મણને ત્યાં દેખાયા। એ બધા જ રાજમાર્ગ પર જ બનેલા હતા। એ બધા ભવનો સફેદ વાદળો જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા। એમને સુગંધિત પુષ્પમાળાઓથી સજાવવામાં આવ્યા હતા। એ પ્રચુર ધનધાન્યથી સંપન્ન તથા રત્ન જેવી રમણીઓથી સુશોભિત હતા। વાનરરાજ સુગ્રીવનું સુંદર ભવન ઇન્દ્રભવન જેવું રમણીય દેખાતું હતું। એમાં પ્રવેશ કરવો કોઈના માટે પણ અત્યંત અઘરો હતો। એની ચારે બાજુ શ્વેત પર્વતોનો કોટ હતો। કૈલાસ શિખર જેવા શ્વેત પ્રમાદ શિખર તથા સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારા ફળોથી સભર ખીલેલા દિવ્ય વૃક્ષો એ રાજભવનની શોભા વધારતા હતા। ત્યાં ઇન્દ્રે આપેલા દિવ્ય ફળ ફૂલોથી સંપન્ન મનોરમ વૃક્ષો વાવેલા હતા, જે અતિ સુંદર નીલમેઘ જેવા શ્યામ તથા શીતળ છાયાથી સભર હતા. અનેક બળવાન વાનરો હાથમાં હથિયાર લઈને એના દરવાજા પર પહેરો ભરી રહ્યા હતા. એ સુંદર મહેલ દિવ્ય માળાઓથી અલંકૃત હતો અને એનો બહારનો ઝાપો પાકા સોનાનો બનેલો હતો. મહાબળી સુમિત્રાકુમાર લક્ષ્મણે સુગ્રીવના એ રમણીય ભવનમાં પ્રવેશ કર્યો, જાણે સૂર્યદેવ મોટા મેઘની અંદર પ્રવિષ્ટ થયા હોય. એ સમયે કોઈએ રોકટોક ન કરી. ધર્માત્મા લક્ષ્મણે વાહનો અને વિવિધ આસનોથી સુશોભિત એ ભવનના સાત દરવાજાઓ પાર કરીને ઘણા જ ગુપ્ત અને વિશાળ અંતઃપુરને જોયું. એમાં જ્યાં ત્યાં મોટી સંખ્યામાં સોના ચાંદીના પલંગ તથા અનેક શ્રેષ્ઠ આસન રાખેલા હતા અને બધા પર બહુમૂલ્ય પાથરણા પથરાયેલા હતા. એ બધાથી એ અંતઃપુર સજાયેલું દેખાતું હતું. એમાં પ્રવેશ કરતા જ લક્ષ્મણના કાનોમાં સંગીતના મધુર સુર સંભળાયા, જે ત્યાં નિરંતર ગુંજી રહ્યા હતા. વીણાના લય પર કોઈ કોમળ કંઠે ગાઈ રહ્યું હતું. દરેક પદ અને અક્ષરનું ઉચ્ચારણ સમતાલનું પ્રદર્શન કરીને થઈ રહ્યું હતું. અહીં સમતાલ કહેતા સંગીતમાં એ સ્થાન જ્યાં ગાવા વગાડનારાના મસ્તક કે હાથ પગ આપોઆપ હાલી ઉઠતા હોય છે, આ સ્થાન તાલ મુજબ નિશ્ચિત હોય છે. જેમ ત્રિતાલમાં બીજા તાલ પર અને ચોતાલમાં પહેલા તાલ પર સમ હોય છે, એ જ રીતે જુદા જુદા તાલોમાં ભિન્ન સ્થાનો પર સમ હોય છે. વાદ્યોનો આરંભ અને ગીત તથા વાદ્યોનો અંત આ જ સમ પર થાય છે, પરંતુ ગાવા વગાડવાની વચ્ચે વચ્ચે પણ સમ નિરંતર આવતો રહેતો હોય છે. દરેક પદ અને અક્ષરનું ઉચ્ચારણ સમ તાલના પ્રદર્શન કરીને થઈ રહ્યું હતું. સમની વ્યાખ્યા એ હતી. મહાબળી લક્ષ્મણે સુગ્રીવના એ અંતઃપુરમાં અનેક રૂપરંગથી ઘણી સુંદર સ્ત્રીઓ જોઈ, જે રૂપ અને યૌવનના ગર્વથી ભરેલી હતી. એ બધી જ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ હતી. ફૂલોના ગજરાથી અલંકૃત હતી, ઉત્તમ પુષ્પહારો બનાવવામાં ગૂંથાયેલી હતી અને સુંદર આભૂષણોથી વિભૂષિત હતી. એ બધી સ્ત્રીઓને જોઈને લક્ષ્મણે સુગ્રીવના સેવકો પર પણ દ્રષ્ટિપાત કર્યો, જેઓ અતૃપ્ત કે અસંતુષ્ટ ન હતા. સ્વામીના કાર્યો સિદ્ધ કરવા માટે ઘણી સ્ફૂર્તિ પણ એમનામાં બહુ હતી તથા એમના વસ્ત્ર આભૂષણો પણ નિમ્ન શ્રેણીના ન હતા. નૂપુરોનો ઝણકાર અને કંદોરાનો ખણખણાટ સાંભળીને શ્રીમાન સુમિત્રાકુમાર લજવાઈ ગયા. પારકે સ્ત્રીઓ પર દ્રષ્ટિ પડવાથી એમને સ્વાભાવિક સંકોચ થયો. ત્યાર પછી ફરી આભૂષણોનો ઝણકાર સંભળાવીને વીર લક્ષ્મણ રોષના આવેગથી વધારે કોપિત થઈ ગયા અને એમણે પોતાના ધનુષ્યનો ટંકાર કર્યો, જેના ધ્વનિથી સઘળી દિશાઓ ગુંજી ઉઠી. રઘુકુળોચિત સદાચારનો વિચાર કરીને મહાબાહુ લક્ષ્મણ થોડા પાછા હટી ગયા અને એકાંતમાં જઈને ઊભા રહી ગયા. શ્રીરામચંદ્રજીના કાર્યની સિદ્ધિ માટે ત્યાં કોઈ પ્રયત્ન થઈ રહ્યો હોય એવું ન જોઈને તેઓ મનમાં જ ક્રોધિત થઈ રહ્યા હતા. ધનુષ્યનો ટંકાર સાંભળીને વાનરરાજ સુગ્રીવ સમજી ગયા કે લક્ષ્મણ અહીં સુધી આવી પહોંચ્યા છે. પછી તો તેઓ ભયથી સંત્રસ્ત થઈને પોતાનું સિંહાસન છોડીને ઊભા થઈ ગયા. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે અંગદે જેવું મને પહેલાં કહ્યું હતું એ મુજબ આ ભાતૃવત્સલ સુમિત્રાકુમાર લક્ષ્મણ અવશ્ય અહીં આવી રહ્યા છે. અંગદ દ્વારા એમના આગમનના સમાચાર તો એમને પહેલાં જ મળી ગયા હતા. હવે ધનુષ્ય ટંકારથી વાનર સુગ્રીવને એ વાતનો પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો કે લક્ષ્મણ અવશ્ય અહીં આવી ગયા છે, તેથી એમનું મોઢું સુકાઈ ગયું. ભયના લીધે તેઓ મનોમન ગભરાઈ ગયા. લક્ષ્મણની સામે જવાનું એમને સાહસ ન થયું. તો પણ કોઈ રીતે ધૈર્ય ધારણ કરીને વાનર શ્રેષ્ઠ સુગ્રીવે પરમ સુંદરી તારાને હિતની વાત કહી. સુંદરી, આમના ક્રોધનું કારણ શું હોઈ શકે છે, જેથી સ્વભાવથી જ કોમળ ચિત્તના હોવા છતાં આ શ્રી રઘુનાથજીના નાના ભાઈ જાણે રોષે ભરાઈને અહીં આવ્યા છે. નિર્દોષ તમારી દ્રષ્ટિએ કુમાર લક્ષ્મણના રોષનો આધાર શું હોઈ શકે? એ મનુષ્યમાં શ્રેષ્ઠ છે, તેથી કારણ વિના ખરેખર તો એ ક્રોધ કરે નહીં. જો આપણે એમનો કોઈ અપરાધ કર્યો હોય અને તમને એની જાણ હોય તો તમારી બુદ્ધિએ વિચાર કરીને તરત કહો. અથવા ભામિની, તમે સ્વયં જઈને લક્ષ્મણને મળો અને સાંત્વના ભર્યા વચનો કહીને એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો. તેઓ શુદ્ધ હૃદયના છે, તમારી સામે તેઓ ક્રોધ નહીં કરે, કેમ કે મહાત્મા પુરુષો કદી સ્ત્રીઓની સાથે કઠોર વર્તન કરતા નથી. જ્યારે તમે એમની પાસે જઈને મધુર વાણીથી એમને શાંત કરી દેશો અને જ્યારે એમનું મન સ્વસ્થ અને ઇન્દ્રિયો પ્રસન્ન થઈ જશે, ત્યારે હું એ શત્રુદમન લક્ષ્મણના દર્શન કરીશ. સુગ્રીવ નામ કહેવાથી શુભ લક્ષણા તારા લક્ષ્મણની પાસે ગઈ. એમનું નમણું શરીર સ્વાભાવિક સંકોચ અને વિનયથી નમેલું હતું. એની આંખો મદથી ચંચળ થઈ રહી હતી, પગ લથડિયા ખાતા હતા અને એના કંદોરાની સુવર્ણમય શેર લટકી રહી હતી. વાનરરાજના પત્ની તારા પર દ્રષ્ટિ પડતા જ રાજકુમાર મહાત્મા લક્ષ્મણ પોતાનું મુખ નીચું કરીને ઉદાસીન ભાવે ઊભા થઈ ગયા. સ્ત્રીની પાસે હોવાથી એમનો ક્રોધ નિવૃત્ત થઈ ગયો. મધુપાનના કારણે તારાની સ્ત્રી સહજ લજ્જા નિવૃત્ત થઈ ગઈ હતી. એને રાજકુમાર લક્ષ્મણની દ્રષ્ટિમાં કંઈક પ્રસન્નતાનો અણસાર મળ્યો, તેથી એણે સ્નેહ ભરેલી નિર્ભયતાથી મહાન અર્થસભર આવી સાંત્વનાપૂર્ણ વાત કહી. રાજકુમાર, તમારા ક્રોધનું કારણ શું છે? કોઈ તમારી આજ્ઞાને અધીન નથી. કોણ નિર્ભયતાપૂર્વક સૂકા વૃક્ષોથી ભરેલા વનમાં ચારે બાજુ ફેલાયેલા દાવાનળમાં પ્રવેશ કરી રહ્યું છે? તારાના વચનમાં સાંત્વના હતી, એમાં વિશેષ પ્રેમપૂર્વક હૃદયનો ભાવ પ્રગટ થઈ રહ્યો હતો. એ સાંભળીને લક્ષ્મણના મનમાંથી આશંકા જતી રહી. એ કહેવા લાગ્યા, પોતાના સ્વામીના હિતમાં સંલગ્ન રહેનારી તારા, તમારો આ પતિ વિષય ભોગોથી આસક્ત થઈને ધર્મ અને અર્થના સંગ્રહનો લોપ કરી રહ્યો છે. શું તમને એની આ સ્થિતિની જાણ નથી? તમે એને સમજાવતા કેમ નથી? તારા, સુગ્રીવ પોતાના રાજ્યની સ્થિરતા માટે જ પ્રયાસ કરે છે. અમે શોકમાં ડૂબેલા છીએ, પરંતુ અમારી એને જરાય ચિંતા જ નથી. એના મંત્રીઓ અને રાજસભાના સભ્યો સહિત માત્ર વિષય ભોગોનું જ સેવન કરી રહ્યો છે. વાનરરાજ સુગ્રીવે 4 મહિનાનો સમય આપ્યો હતો, એ તો ક્યારનો વીતી ગયો, પરંતુ એ મધુપાનના મદમાં અત્યંત ઉન્મત્ત થઈને સ્ત્રીઓ સાથે ઘડા વ્યવહાર કરી રહ્યો છે. એને વીતી ગયેલા સમયનું ભાન નથી. ધર્મ અને અર્થની સિદ્ધિ માટે પ્રયત્ન કરનારા પુરુષ માટે આ રીતે મદપાન કરવું એ સારી વાત નથી, કેમ કે મદપાનથી ધર્મ, અર્થ અને કામ ત્રણેયનો નાશ થાય છે. મિત્રના કરેલા ઉપકારનો જો યથા સમય બદલો વાળવામાં ન આવે તો ધર્મની હાનિ તો થાય જ છે, ઉપરાંત ગુણવાન મિત્રની સાથે મિત્રતાનો સંબંધ તૂટી જતા પોતાના અર્થનું પણ ભારે નુકસાન વેઠવું પડે છે. મિત્ર બે પ્રકારના હોય છે. એક તો પોતાના મિત્રના અર્થ સાધનમાં તત્પર હોય છે અને બીજો સત્ય અને ધર્મને જ આશ્રિત રહે છે. તમારા સ્વામીએ મિત્રના બંને ગુણોનો પરિત્યાગ કરી દીધો છે. એ ન તો મિત્રનું કાર્ય સિદ્ધ કરે છે ન પોતે ધર્મમાં સ્થિત છે. આવી સ્થિતિમાં પ્રસ્તુત કાર્યની સિદ્ધિ માટે અમારે ભવિષ્યમાં શું કરવું જોઈએ? અમારા માટે જે યોગ્ય કર્તવ્ય હોય એ તમે જ બતાવો, કેમ કે તમે કાર્યના તત્વોને જાણો છો. લક્ષ્મણની વાત ધર્મ અને અર્થના નિશ્ચય ભરી હતી. એનાથી એમના મધુર સ્વભાવનો પરિચય મળી રહ્યો હતો. એ સાંભળીને તારાએ ભગવાન શ્રી રામચંદ્રજીના કાર્ય વિશે જેનું પ્રયોજન એને જ્ઞાત થઈ ચૂક્યું હતું, લક્ષ્મણને વિશ્વાસ અપાવનારી વાત કહી. વીર રાજકુમાર, આ ક્રોધ કરવાનો સમય નથી. આત્મીય જનો પર ક્રોધ કરવો પણ ન જોઈએ. સુગ્રીવના મનમાં હંમેશા તમારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા રહે છે. તેથી જો એમનાથી કોઈ ભૂલ પણ થઈ જાય તો એ આપે ક્ષમા કરવી જોઈએ. કુમાર, ગુણોમાં શ્રેષ્ઠ પુરુષ કોઈ હીન ગુણના પ્રાણી પર ક્રોધ કઈ રીતે કરી શકે છે? જે સત્વગુણથી સંપન્ન હોવાના કારણે શાસ્ત્રથી વિપરીત કાર્ય કરી નથી શકતો. તેથી જે સદવિચારને જન્મ આપનાર છે એવો તમારા જેવો કયો પુરુષ ક્રોધને વશીભૂત થઈ શકે છે? વાનરવીર સુગ્રીવના મિત્ર ભગવાન શ્રીરામના ક્રોધનું કારણ હું જાણું છું. એમના કાર્યમાં જે વિલંબ થયો છે એનાથી પણ હું અજાણ નથી. સુગ્રીવનું જે કાર્ય આપને અધીન હતું અને જે તમે લોકોએ પૂરું કર્યું છે એની પણ મને જાણ છે, તથા અત્યારે તમારે જે કાર્ય સામે છે એના વિશે અમારું શું કર્તવ્ય છે એનું પણ મને સારી પેઠે જ્ઞાન છે. નરશ્રેષ્ઠ, આ શરીરમાં ઉત્પન્ન થયેલા કામનું જે અસહ્ય બળ છે એને પણ હું જાણું છું, તથા એ કામ દ્વારા બંધાઈને સુગ્રીવ જ્યાં આસક્ત થઈ રહ્યા છે એની પણ મને ખબર છે. સાથે સાથે એ વાતથી પણ હું પરિચિત છું કે કામાશક્તિના કારણે જ આ સમયે સુગ્રીવનું મન બીજા કોઈ કામમાં લાગતું નથી. તમે જે ક્રોધના વશમાં આવી ગયા છો એનાથી લાગે છે કે કામને વશ થઈ ગયેલા પુરુષની સ્થિતિનું તમને જરાય જ્ઞાન નથી. વાનરની તો વાત શી છે, કામાશક્ત મનુષ્યને પણ દેશ કાલ અર્થ અને ધર્મનું જ્ઞાન રહેતું નથી. આ બધા તરફ એની દ્રષ્ટિ જતી નથી. વિપક્ષી વીરોનો વિનાશ કરનારા રાજકુમાર વાનરરાજ સુગ્રીવ વિષય ભોગમાં આસક્ત થઈને અત્યારે મારી પાસે હતા. કામના આવેશમાં એમણે લાજ શરમ છોડી દીધી છે, છતાં એમને પોતાના ભાઈ સમજીને તમે ક્ષમા કરો. જે નિરંતર ધર્મ અને તપસ્યામાં પરોવાયેલા રહે છે, જેમણે મોહને છોડી દીધો છે, અવિવેકને દૂર ભગાડી દીધો છે, તેવા મહર્ષિઓ પણ ક્યારેક ક્યારેક વિષયાભિલાષી થઈ જાય છે. પછી જે સ્વભાવથી જ ચંચળ વાનર છે એ રાજા સુગ્રીવ સુખભોગમાં આસક્ત કેમ ન થાય? અપાર શક્તિશાળી લક્ષ્મણ સાથે આ રીતે બહુ અર્થસભર વાત કહીને મદથી ચંચળ નેત્રોવાળી વાનરપત્ની તારાએ ફરી ખેદપૂર્વક સ્વામીને માટે આવી હિતપ્રદ વાત કહી. નરશ્રેષ્ઠ, જોકે સુગ્રીવ અત્યારે કામના દાસ થઈ રહ્યા છે, તેમ છતાં એમણે તમારું કાર્ય સિદ્ધ કરવા માટે ઘણા વખત પહેલેથી જ પ્રયત્ન આરંભ કરવાની આજ્ઞા આપી દીધી છે. એના ફળ સ્વરૂપે અત્યારે જુદા જુદા પર્વતો પર નિવાસ કરનારા લાખો અને કરોડો વાનરો જે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ અને મહાન પરાક્રમી છે એ બધા અહીં આવી ચૂક્યા છે. મહાબાહુ, બીજાની પત્નીઓને જોવી એ અનુચિત છે એમ માનીને જે તમે અંદર ન આવ્યા, બહાર જ ઊભા રહ્યા, એના દ્વારા તમે સદાચારની રક્ષા કરી છે, તેથી હવે અંદર આવો. મિત્રભાવે સ્ત્રીઓ તરફ જોવું, એમના પ્રત્યે મા બહેનનો ભાવ રાખીને દ્રષ્ટિ કરવી સત્પુરુષો માટે અધર્મ નથી. તારાનો આગ્રહ અને કાર્યની ઉતાવળથી પ્રેરાઈને શત્રુદમન મહાબાહુ લક્ષ્મણ સુગ્રીવના મહેલમાં ગયા. ત્યાં જઈને એમણે જોયું કે એક સોનાના સિંહાસન પર બહુમૂલ્ય પાથરણું પાથરેલું છે અને વાનરરાજ સુગ્રીવ સૂર્ય એવું તેજસ્વી રૂપ ધારણ કરીને એના પર બિરાજેલા છે. તે વખતે દિવ્ય આભૂષણોના કારણે એમના શરીરની શોભા અદ્ભુત લાગતી હતી. દિવ્ય રૂપધારી યશસ્વી સુગ્રીવ દિવ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્ર ધારણ કરીને દુર્જય અને વીર દેવરાજ ઇન્દ્ર જેવા દેખાતા હતા. દિવ્ય માળાઓ અને આભૂષણોથી અલંકૃત યુવતી સ્ત્રીઓ એમને ચારે બાજુથી ઘેરીને ઊભી હતી. એમને આ સ્થિતિમાં જોઈને લક્ષ્મણના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. તેઓ એ વખતે યમરાજ જેવા ભયંકર દેખાતા હતા. સુંદર સ્વર્ણ જેવી કાંતિ અને વિશાળ નેત્રો ધરાવતા વીર સુગ્રીવ પોતાની પત્ની રૂમાને ગાઢ આલિંગનમાં બાંધીને એક શ્રેષ્ઠ આસન પર બિરાજેલા હતા. એ જ અવસ્થામાં એમણે ઉદાર હૃદય અને વિશાળ નેત્રોના સુમિત્રા કુમાર લક્ષ્મણને જોયા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 33મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.